શ્રી સ્વામિનારાયણો વિજય તેતરામ સદગુરુ શ્રી શતાનંદ સ્વામી વિરચિત સત્સંગી જીવન ચતુર્થ પ્રકરણ અધ્યાય બીજો. ઉત્તમ રાજા પૂછે છે, હે પ્રભુ, શ્રીમદ ભાગવતના કથાશ્રવણનો વિધિ, તેના પુરસ્ચરણનો અને તેના દાનનો વિધિ મને સંભળાવો, કારણ કે મેં જે પૂછ્યું છે તે સર્વેનું તમે યથાર્થ જ્ઞાન ધરાવો છો અને તેને સાંભળવાની મારા અંતરમાં ઈચ્છા વર્તે છે, તેથી તેનો વિધિ મને સંભળાવો. સુવ્રત મુનિ કહે છે, હે રાજન, આ પ્રમાણે જ્યારે ઉત્તમ રાજાએ પુરાણ પુરુષ પરમાત્મા ભગવાન શ્રીહરિને પ્રશ્ન કર્યો ત્યારે શ્રીહરિ તેમને શ્રીમદ ભાગવતના શ્રવણાદિકનો વિધિ કહેવા લાગ્યા. ભગવાન શ્રી નારાયણ મુનિ કહે છે, હે રાજન, પોતે ઈચ્છેલા મનોવાંછિત ફળને આપનારા શ્રીમદ ભાગવત પુરાણના શ્રવણાદિકનો વિધિ તમને હું સારી રીતે કહું છું, તમે આદરપૂર્વક સાંભળો. પુરાણો લઘુ અને મહાન એમ બે પ્રકારના છે. તેમાં ઉપપુરાણો છે તે લઘુ પુરાણો છે અને પુરાણો છે તે મહાન કહેલા છે. તેમાં સ્વયં ભગવાન વ્યાસજીએ 18 મહાપુરાણોની રચના કરી છે, જ્યારે અન્ય ઋષિઓએ પણ તેટલા જ ઉપપુરાણોની રચના કરી છે. હે રાજન, તેમાં મહાન પુરાણોના નામ આ પ્રમાણે છે: બ્રહ્મપુરાણ, પદ્મપુરાણ, વિષ્ણુપુરાણ, શિવપુરાણ, શ્રીમદ ભાગવત પુરાણ, માર્કંડેય પુરાણ, અગ્નિપુરાણ, ભવિષ્યપુરાણ, લિંગપુરાણ, બ્રહ્મવૈવર્ત પુરાણ, વરાહપુરાણ, સ્કંદપુરાણ, વામનપુરાણ, કુર્મપુરાણ, મત્સ્યપુરાણ, ગરુડપુરાણ અને બ્રહ્માંડ પુરાણ. આ 18 મહાપુરાણો છે. હે નિષ્પાપ રાજન, હવે ઉપપુરાણોના નામ કહું છું: સાનતકુમાર, નાંદ, નારસિંહ, કાપિલ, દોરવાસસ, નારદીય, શૈવધર્મ, માનવ, બ્રહ્માંડ, ઔશનસ, વારુણ, કાલિક, વાસિષ્ઠલિંગ, વાસિષ્ઠ, માહેશ્વર, પારાશર, સાંબ અને સૌર. આ 18 ઉપપુરાણો છે. હે રાજન, મારીચ, ભાર્ગવ એ આદિ અન્ય કેટલાક ઉપપુરાણો પણ રહેલા છે અને જે મહાભારત છે તેને તો મહાપુરુષોએ ઇતિહાસ ગ્રંથ કહેલો છે, જ્યારે રામાયણને કાવ્યગ્રંથ કહ્યો છે. ચારે વેદોએ સહિત આ સર્વ પુરાણો તથા ઉપપુરાણોની મધ્યે શ્રીમદ ભાગવત નામનું જે મહાપુરાણ છે તે સમગ્ર દહીંના સમૂહમાંથી માખણની જેમ સર્વશાસ્ત્રના સારરૂપ છે, અથવા મણિઓની મધ્યે ચિંતામણી જેમ સારરૂપ છે, તેમજ ભવરોગને ભગાડનારું મહાઔષધિરૂપ આ મહાપુરાણ કહેલું છે. જેવી રીતે ભારતવર્ષમાં ચંદ્રભાગા આદિ પવિત્ર નદીઓની મધ્યે ગંગા નદી સર્વશ્રેષ્ઠ છે, વળી સર્વે બ્રહ્માદિક દેવતાઓની મધ્યે વિષ્ણુ ભગવાન શ્રેષ્ઠ છે, વળી સર્વે ભગવાનના એકાંતિક ભક્તોની મધ્યે શંભુ શ્રેષ્ઠ છે, તેવી રીતે સર્વે મહાપુરાણોની અને ઉપપુરાણોની મધ્યે આ શ્રીમદ ભાગવત મહાપુરાણ સર્વશ્રેષ્ઠ છે. હે રાજન, ચારે વેદ તથા સર્વે પુરાણો ઉપપુરાણોની મધ્યે આ શ્રીમદ ભાગવત મહાપુરાણની જે શ્રેષ્ઠતા છે તેનું કારણ હું તમને કહું છું, જેનું શ્રવણ કર્યા પછી તમને તેમાં વધુ રુચિ થશે. સમગ્ર જગતના પિતામહ બ્રહ્માજીએ જ્યારે આ જગતનું સર્જન કર્યું ત્યારે સર્વજનોના પુરુષાર્થની સિદ્ધિ કરી આપે તેવા વેદની પ્રવૃત્તિ કરી. પૂર્વે આદિસત્યુગની અંદર માત્ર એક વેદ જ હતા અને તે સમયે કુશાગ્ર બુદ્ધિવાળા પુરુષો એ સમગ્ર વેદનો અર્થ સહિત અભ્યાસ પણ કરતા. કાળક્રમે મનુષ્યો અલ્પબુદ્ધિવાળા થયા ત્યારે દ્વાપરયુગના અંત સુધીમાં તો કોઈ પુરુષો પણ વેદનું અધ્યયન કરવા અને તેના અર્થને સમજવા સમર્થ થઈ શક્યા નહીં. તે સમયે साक्षात नारायणना अवतार स्वरूप भगवान वेदव्यासजी प्रगट थया। तेमणे वेदोना अर्थोनु ज्ञान करावी जीवात्माओना कल्याण करवानो प्रयत्न कर्यो। तेमा तेणे एक वेदना चार विभाग कर्या, तेमज ते वेदोना अर्थोने समझवा ब्रह्म पुराण आदि 70 पुराणोनी अने महाभारत ग्रंथनी रचना करी। तेमा चारे वर्ण अने चारे आश्रम माटेना धर्म, अर्थ, काम अने मोक्षनु तेमणे स्पष्टपणे वर्णन कर्युं। तेमज व्यासजीए 70 पुराणोमां अने महाभारतमां जीवात्माओना अत्यंतिक कल्याणने माटे एकांतिक धर्मोनो पण प्रसंगोचित क्यांक क्यांक वर्णन कर्युं। हे राजन, त्यार पछी महामुनि व्यासजीए पोताना शिष्य पैल महर्षिने ऋग्वेदना आचार्य कर्या, वैशंपायन महर्षिने यजुर्वेदना आचार्य कर्या, जैमिनी महर्षिने सामवेदना आचार्य कर्या अने सुमंतु महर्षिने अथर्ववेदना आचार्य तरीके नियुक्त कर्या। त्यार पछी बादरायण महामुनि व्यासजीए सर्वजनोना हितने माटे रोमहर्षणने इतिहास अने पुराणोना आचार्य तरीके नियुक्त कर्या। आटलू कर्या पछी पण सरस्वती नदीना तीरे पोताना शम्याप्रास नामना आश्रममां बिराजेला महामुनि व्यासजीने पोताना अंतरमां शांति प्राप्त थई नहीं। तेनुं कारण तमने कहूँ छो, तेने तमे सांभळो। आ भूतळ उपर व्यासजीनो जन्म केवल लोकोना आत्यंतिक कल्याण करवा माटे ज थयो हतो, अने लोकोना आत्यंतिक कल्याणनो हेतु तो मात्र सद्धर्म, ज्ञान अने वैराग्य युक्त भगवान श्री वासुदेव नारायणनी महात्म्य ज्ञाने सहित भक्ति करवी आ चार साधनमां ज छे। अने व्यासजीए पुराणों तथा महाभारतादिकमां तेनो प्रसंगोचित वर्णन पण कर्युं हतुं। ते केवल शाकमां मीठा जेटलो अल्प प्रमाणमां होवाथी ते आत्यंतिक मोक्षनो साधन अतिशय विस्तारथी वर्णन करेला धर्म, अर्थ अने कामनी व्याख्या साथे मिश्र थवाथी यथार्थ समझवा जनसमुदाय माटे शक्य न हतुं। हे राजन, धर्म, अर्थ अने कामनी प्राप्तिनो स्थापन करनारा बहुप्रकारना वाक्योने मध्ये मोक्षना वाक्यो क्यांय दबाई गया, तेथी मनुष्यो स्वर्गादिक फळनी प्राप्ति करावी आपनारा यज्ञ यागादि कर्मोमां ज केवल आसक्त थया। तेमा भगवाननी भक्ति करवानो तो कोईने हाथ आव्यो नहीं। तेना कारणे व्यास मुनिए जे जनोना आत्यंतिक कल्याणनो उद्देश्य राखीने ते पुराणादिकनी रचना करी हती, ते सफल न थता न रच्या जेवा निरर्थक थया। कारण के तेनाथी आत्यंतिक कल्याणना हेतुभूत सद्धर्म, ज्ञान, वैराग्य अने भक्तिनी लोकमां प्रवृत्ति थई नहीं। ते हेतुथी ज ए समय अंतर्यामी साक्षात सर्वावतारी परमात्मा पुरुषोत्तम नारायण भगवान श्रीकृष्णे व्यास मुनिना अंतरमां अकृतार्थतानी भावना प्रेरी, तेनाथी ते महासंतापने पाम्या। ए संतापना शोकमां दुखी थयेला व्यास मुनिनुं ज्ञान संकुचित थयुं, तेथी ते कोई प्रकारनी शांति पाम्या नहीं अने अन्य कोई ग्रंथ रचवा पण समर्थ थया नहीं। हे राजन, ते समये दयाळु ऋषिओना स्वामी नरभ्राता भगवान श्री नारायण ऋषिए बीजाने बोध आपवामां निपुण एवा नारदजीना अंतरमां व्यासजीने बोध आपवानी प्रेरणा करी। अनेक प्रकारना विचार करवा छता संतापनो कारण नहीं जाणी शकवाथी शोक सागरमां डूबेला व्यासमुनि पासे सर्व दुःखनो निवारण करनारा नारदजी पधार्या। व्यासजीए अर्घ्यादिकथी नारदजीनो पूजन कर्युं। त्यार पछी पोताना असंतोषनो कारण पूछ्युं त्यारे सर्वज्ञ तेमज भगवानने वहला नारद मुनि व्यासजी प्रत्ये कहवा लाग्या। नारदजी कहे छे, हे व्यासमुनि, जीवोने आत्यंतिक कल्याणनो बोध करावा माटे तमारो आ पृथ्वी पर प्रादुर्भाव थयो छे। જેને માટે તમે પ્રગટ થયા છો તે કામ તમે સારી રીતે કર્યું નથી, તેથી તમારા અંતરમાં અપૂર્ણતાનો સંતાપ થઈ રહ્યો છે. હે નિષ્પાપ મહર્ષિ, તમે જીવાત્માઓના કેવળ આત્યંતિક કલ્યાણને માટે સમસ્ત ગ્રંથોના સારભૂત અને કેવળ ભગવદ રસપરાયણ પુરાણની રચના કરો. તે પુરાણમાં કેવળ શ્રી વાસુદેવ ભગવાન અને તેમના ભક્તોના યશનું જ તત્વપૂર્વક યથાર્થ નિરૂપણ કરો તો તમારા અંતરમાં શાંતિ થશે. હે મહામુનિ, તમે અત્યારે જ શ્રીમદ ભાગવત નામના મહાપુરાણની રચના કરો. તેનાથી જીવાત્માઓનું આત્યંતિક કલ્યાણ થશે, જે તમારા સંતોષનું કારણ સિદ્ધ થશે. આવી બદ્રીપતિ ભગવાન શ્રી નારાયણની આજ્ઞા છે. હે ઉત્તમ નૃપતિ, આ પ્રમાણેનો વ્યાસજીને ઉપદેશ આપી નારદજી ત્યાંથી વિદાય થયા. ત્યાર પછી વ્યાસજીએ સમાધિ દ્વારા શ્રીમદ ભાગવત મહાપુરાણ રચવાની ઈચ્છા કરી. સૌપ્રથમ વ્યાસજીએ ચાર વેદ, સર્વે સ્મૃતિઓ, મહાભારત આદિક ઇતિહાસો, સમગ્ર પુરાણો, શારીરિક બ્રહ્મસૂત્રો તેમજ રામાયણાદિ મહાકાવ્યોનું પોતાની બુદ્ધિથી વારંવાર મંથન કરીને તેના સારરૂપ અર્થનું તારણ બહાર કાઢ્યું. ત્યાર પછી મહાયોગી વ્યાસજીએ પોતાની અનુભૂતિના જ્ઞાનની સાથે વેદાદિના સારરૂપ તારણ કરેલા જ્ઞાનને સાથે મેળવીને બ્રહ્મભાવને પામેલા ભગવાનના એકાંતિક મુક્તોને સદાય ઈચ્છવા યોગ્ય અને સેવન કરવા યોગ્ય શ્રીમદ ભાગવત નામના મહાપુરાણની રચના કરી. જેવી રીતે ભગવાન વિષ્ણુએ મંદ્રાચળના રવૈયાથી મંથન કરી અગાધ સમુદ્રમાંથી સર્વે ઔષધિઓ સહિત અમૃતનું પણ સંપાદન કર્યું હતું, તેવી જ રીતે મહામુનિ વ્યાસજીએ સર્વશાસ્ત્રરૂપ સમુદ્રમાંથી શ્રીમદ ભાગવતરૂપ સારનું સંપાદન કર્યું. હે રાજન, શ્રી વાસુદેવ શ્રી કૃષ્ણ ભગવાન આ પૃથ્વી પરથી જ્યારથી અંતર્ધાન થયા ત્યાર પછીથી મનુષ્યોમાં પોતાના વંશે સહિત ધર્મ નિરાધાર થયો હતો. તે ધર્મને આ શ્રીમદ ભાગવતની રચના થતાં આશરો પ્રાપ્ત થયો. અત્યારે ધર્મ આ પુરાણને આશરે રહેલો છે. આ પ્રમાણે શ્રી નારાયણના ચરિત્રરૂપ શ્રીમદ સત્સંગી જીવન નામે ધર્મશાસ્ત્રના ચતુર્થ પ્રકરણમાં પુરાણ શ્રવણના ઉત્સવ પ્રસંગે શ્રીમદ ભાગવત મહાપુરાણની ઉત્પત્તિના કારણનું નિરૂપણ કર્યું. એ નામે બીજો અધ્યાય પૂર્ણ થયો.